વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ આઠમો સર્ગ. પ્રાતઃકાળે સુતીક્ષ્ણની વિદાય લઈને શ્રીરામ, લક્ષ્મણ અને સીતાનું ત્યાંથી પ્રસ્થાન. સુતીક્ષ્ણ દ્વારા સારી પેઠે પૂજિત થઈ લક્ષ્મણ સહિત શ્રીરામ એમના આશ્રમમાં જ રાત્રે વિતાવીને પ્રાતઃકાળે જાગ્યા. સીતા સહિત શ્રીરામ અને લક્ષ્મણે યોગ્ય સમયે ઉઠીને કમળની સુગંધથી સુવાસિત પરમ શીતળ જળનું સ્નાન કર્યું. ત્યાર પછી એ ત્રણેય મળીને વિધિપૂર્વક અગ્નિ અને દેવતાઓની પ્રાતઃકાલીન પૂજા કરી ત્યાર પછી તપસ્વીજનોના આશ્રય એવા વનમાં સૂર્યોદયના દર્શન કરીને એ ત્રણેય નિષ્પાપ પથિક સુતીક્ષ્ણ મુનિની પાસે ગયા અને એમણે આ મધુર વચનો કહ્યા. ભગવાન, આપે પૂજનીય હોવા છતાં અમારી પૂજા કરી છે. અમે આપના આશ્રમમાં અત્યંત સુખપૂર્વક રહ્યા છીએ. હવે અમે અહીંથી જઈશું એના માટે અમે આપની આજ્ઞા માગીએ છીએ. આ મુનિઓ અહીંથી જવાની અમને ઉતાવળ કરવાનું કહી રહ્યા છે. અમે દંડકારણ્યમાં નિવાસ કરનારા પુણ્યાત્મા ઋષિઓના આશ્રમોના દર્શન કરવા અધીરા બની ગયા છીએ. તેથી અમારી ઈચ્છા છે કે આપ ધુમાડા વિનાના અગ્નિ જેવા તેજસ્વી તપસ્યા દ્વારા ઇન્દ્રિયોને વશમાં રાખનારા તથા નિત્ય ધર્મપરાયણ આ શ્રેષ્ઠ મહર્ષિઓની સાથે અહીંથી જવા માટે અમને આજ્ઞા આપો. જેમ અન્યાયપૂર્વક આવેલી સંપત્તિ પ્રાપ્ત થતાં નીચ કુળના મનુષ્યમાં અસહ્ય ઉગ્રતા આવી જાય છે, એ જ રીતે આ સૂર્યદેવ અસહ્ય તાપ આપનારા થઈને પ્રચંડ તેજથી પ્રકાશિત થાય એ પહેલાં જ અમે અહીંથી ચાલી નીકળવા ઈચ્છીએ છીએ. આમ કહીને લક્ષ્મણ અને સીતા સહિત શ્રીરામે મુનિના ચરણોમાં વંદન કર્યા. પોતાના ચરણોનો સ્પર્શ કરી રહેલા શ્રીરામ અને લક્ષ્મણને ઊભા કરીને મુનિવર સુતીક્ષ્ણે જોરથી હૃદયે ચાપી દીધા અને ઘણા સ્નેહપૂર્વક આમ કહ્યું. શ્રીરામ, આપ છાયાની જેમ અનુસરણ કરનારી આ ધર્મપત્ની સીતા અને સુમિત્રા કુમાર લક્ષ્મણની સાથે પ્રસ્થાન કરો. આપનો માર્ગ વિઘ્ન બાધાઓ વિનાનો અને પરમ મંગળમય થાઓ. વીર, તપસ્યાથી શુદ્ધ અંતઃકરણના દંડકારણ્ય વાસી આ તપસ્વી મુનિઓના રમણીય આશ્રમોના દર્શન કરો. આ યાત્રામાં આપ પ્રચુર ફળમૂળોથી યુક્ત અને ફૂલોથી સુશોભિત અનેક વન જોશો. ત્યાં ઉત્તમ મૃગોના ટોળા ફરતા હશે અને પક્ષીઓ શાંત ભાવે રહેતા હશે. આપને અનેક એવા તળાવો અને સરોવરો જોવા મળશે જેમનામાં પ્રફુલ્લ કમળોના સમૂહ શોભી રહ્યા હશે. એમનામાં સ્વચ્છ જળ ભરાયેલા હશે તથા બતક વગેરે જળ પક્ષીઓ બધી બાજુ ફેલાયેલા હશે. આંખોને આનંદ આપનારા પર્વતીય ઝરણા અને મોરોને મધુર ટહુકાથી ગુંજતી સુરમ્ય વનસ્થલીઓને પણ આપ જોશો. શ્રીરામ, જાઓ. વત્સ સુમિત્રાનંદન, તમે પણ જાઓ. દંડકારણ્યના આશ્રમોના દર્શન કરીને તમારે પાછા આશ્રમમાં આવી જવું જોઈએ. એમ નામ કહેવાથી લક્ષ્મણ સહિત શ્રીરામે બહુ સારું કહીને મુનિની પરિક્રમા કરી અને ત્યાંથી પ્રસ્થાન કરવાની તૈયારી કરી. ત્યાર પછી વિશાળ નેત્રો ધરાવતા સીતાએ એ બંને ભાઈઓના હાથમાં બે સુંદર તુણીર ધનુષ્ય અને ચળકતી તલવારો આપી. એ સુંદર તુણીરોને પીઠ પર બાંધીને ટંકાર કરતા મનુષ્યોને હાથમાં લઈને ટંકાર કરતા ધનુષ્યને હાથમાં લઈને એ બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ આશ્રમની બહાર નીકળ્યા. એ બંને રઘુવંશી વીરો અત્યંત રૂપવાન હતા. એમણે તલવાર અને ધનુષ્ય ધારણ કરીને મહર્ષિની આજ્ઞા લઈને સીતાની સાથે ત્યાંથી પ્રસ્થાન કર્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 8મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.